શ્રીમદ્ ભાગવત નવમો સ્કંધ સાતમો અધ્યાય રાજા ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, હું વર્ણન કરી ચૂક્યો છું કે માંધાતાના પુત્રોમાં સૌથી મોટા અંબરીશ હતા. તેમના દાદા યુવનાશ્વે તેમને પુત્ર રૂપે સ્વીકારી લીધા. તેમનો પુત્ર થયો યૌવનાશ્વ અને યૌવનાશ્વનો હારિત. માંધાતાના વંશમાં આ ત્રણ અવાંતર ગોત્રોના પ્રવર્તક થયા. માંધાતાના બીજા પુત્ર પુરુકુત્સ સાથે નાગોએ પોતાની બહેન નર્મદાનું લગ્ન કર્યું હતું. નાગરાજ વાસુકીની આજ્ઞાથી નર્મદા તેના પતિને રસાતલમાં લઈ ગઈ. ત્યાં ભગવાનની શક્તિથી સંપન્ન થઈને પુરુકુત્સે વધ કરવા યોગ્ય ગંધર્વોને મારી નાખ્યા. આનાથી પ્રસન્ન થઈને નાગરાજે પુરુકુત્સને વરદાન આપ્યું કે જે આ પ્રસંગનું સ્મરણ કરશે તે સર્પોથી નિર્ભય થઈ જશે. રાજા પુરુકુત્સનો પુત્ર ત્રસદસ્યુ હતો. તેના પુત્ર થયા અનરણ્ય, અનરણ્યના હયર્ષ્વ, તેમના અરુણ અને અરુણનો પુત્ર થયો ત્રિબંધન, ત્રિબંધનનો પુત્ર સત્યવ્રત થયો. સત્યવ્રત ત્રિશંકુના નામથી પણ પ્રસિદ્ધ થયો. જોકે ત્રિશંકુ પોતાના પિતા અને ગુરુદેવના શ્રાપથી ચાંડાળ બની ગયા હતા, પરંતુ વિશ્વામિત્રજીના પ્રભાવથી સદેહે સ્વર્ગમાં ચાલ્યા ગયા. દેવતાઓએ તેમને ત્યાંથી પાછા ધકેલ્યા અને તેઓ ઊંધા મસ્તકે પડી ગયા, પરંતુ વિશ્વામિત્રજીએ પોતાના તપોબળથી તેમને આકાશમાં જ સ્થિર કરી દીધા. તેઓ આજે પણ આકાશમાં લટકી રહેલા દેખાય છે. ત્રિશંકુના પુત્ર હતા હરિશ્ચંદ્ર. તેમના માટે વિશ્વામિત્ર અને વસિષ્ઠ એકબીજાને શ્રાપ આપીને પક્ષી થઈ ગયા અને ઘણા વર્ષો સુધી લડતા રહ્યા. હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું, તેથી તેઓ બહુ ઉદાસ રહ્યા કરતા હતા. નારદજીના ઉપદેશથી તેઓ વરુણ દેવતાના શરણમાં ગયા અને તેમને પ્રાર્થના કરી કે પ્રભુ મને પુત્ર પ્રાપ્ત થાઓ. મહારાજ, જો મારે ત્યાં વીર પુત્ર થશે તો હું તેના દ્વારા તમારું યજન કરીશ. વરુણદેવે કહ્યું, સારું. ત્યારે વરુણદેવની કૃપાથી હરિશ્ચંદ્રને રોહિત નામનો પુત્ર થયો. પુત્ર થતાં જ વરુણદેવે આવીને કહ્યું, હરિશ્ચંદ્ર, તમને પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ, હવે તેના દ્વારા મારું યજન કરો. હરિશ્ચંદ્રે કહ્યું, હવે આપનો આ યજ્ઞ પશુ રોહિત 10 દિવસથી ઉપરનો થઈ જશે ત્યારે તે યજ્ઞને યોગ્ય થશે. 10 દિવસ વીતી ગયા પછી વરુણે આવીને કહ્યું, હવે મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, જ્યારે તમારા યજ્ઞ પશુના મુખમાં દાંત આવશે ત્યારે તે યજ્ઞને યોગ્ય થશે. દાંત નીકળ્યા પછી વરુણે કહ્યું, હવે આને દાંત આવી ગયા છે, મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, જ્યારે આના દૂધના દાંત પડી જશે ત્યારે આ યજ્ઞને યોગ્ય થશે. દૂધના દાંત પડી ગયા પછી વરુણે કહ્યું, હવે આ યજ્ઞ પશુના દાંત પડી ગયા છે, મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, જ્યારે તેના બીજી વારના દાંત આવી જશે ત્યારે આ પશુ યજ્ઞને યોગ્ય થઈ જશે. દાંત ફરી ઉગી આવ્યા ત્યારે વરુણે કહ્યું, હવે મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, વરુણજી મહારાજ, ક્ષત્રિય જ્યારે કવચ ધારણ કરે છે ત્યારે તેને યજ્ઞ માટે પવિત્ર પશુ માનવામાં આવે છે. પરીક્ષિત, આ પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર પુત્રના પ્રેમમાં વાયદાઓ કરીને સમય ટાળતા રહ્યા. તેનું કારણ એ હતું કે પુત્ર સ્નેહના બંધને તેમના હૃદયને જકડી લીધું હતું. તેઓ જે સમયે કહેતા, વરુણદેવ તે સમયની રાહ જોતા. જ્યારે રોહિતને આ વાતની ખબર પડી કે પિતાજી તો મારું બલિદાન આપવા ઈચ્છે છે, ત્યારે તે પોતાના પ્રાણોની રક્ષા માટે હાથમાં ધનુષ લઈને વનમાં ચાલ્યો ગયો. થોડા દિવસ પછી તેને ખબર પડી કે વરુણદેવે કોપાયમાન થઈને મારા પિતાજી પર આક્રમણ કર્યું છે, જેના કારણે તેઓ જડોદર નામના રોગથી પીડાય છે. ત્યારે રોહિત પોતાના નગર તરફ ચાલી નીકળ્યો, પરંતુ ઇન્દ્રે આવીને તેને રોકી લીધો. ઇન્દ્રે કહ્યું, બેટા રોહિત, યજ્ઞ પશુ બનીને મરવા કરતાં તો પવિત્ર તીર્થો અને ક્ષેત્રોનું સેવન કરતા રહીને પૃથ્વી પર વિચરવું જ સારું છે. ઇન્દ્રની વાત માનીને તે એક વર્ષ સુધી વનમાં જ રહ્યો. આ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષે પણ રોહિતે પોતાના પિતા પાસે જવાનો વિચાર કર્યો, પરંતુ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને દરેક વખતે ઇન્દ્ર આવીને તેને રોકી લેતા. આ પ્રમાણે 6 વર્ષ સુધી રોહિત વનમાં જ રહ્યો. 7મા વર્ષે જ્યારે તે પોતાના નગર તરફ જવા લાગ્યો ત્યારે તેણે અજિગર્ત પાસેથી તેમના વચલા પુત્ર શુનઃશેપને વેચાતો લઈ લીધો અને તેને યજ્ઞ પશુ બનાવવા માટે પોતાના પિતાને સોંપીને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. ત્યારે પરમ યશસ્વી અને શ્રેષ્ઠ ચરિત્રવાળા રાજા હરિશ્ચંદ્રે જડોદર નામના રોગથી છૂટીને પુરુષ મેઘ યજ્ઞ દ્વારા વરુણ વગેરે દેવતાઓનું યજન કર્યું. તે યજ્ઞમાં વિશ્વામિત્રજી હોતા થયા. પરમ સંયમી જમદગ્નિએ અર્ધવર્યુનું કામ કર્યું. વશિષ્ઠજી બ્રહ્મા બન્યા અને અયાસ્ય મુનિ સામગાન કરનાર ઉદ્ગાતા બન્યા. તે સમયે ઇન્દ્રએ પ્રસન્ન થઈને હરિશ્ચંદ્રને સોનાનો એક રથ આપ્યો હતો. પરીક્ષિત, આગળ જતા હું શુનઃશેપનું મહાત્મય કહીશ. હરિશ્ચંદ્રને તેમના પત્ની સાથે સત્યમાં દ્રઢતાપૂર્વક સ્થિત જોઈને વિશ્વામિત્રજી ઘણા જ પ્રસન્ન થયા. તેમણે તેમને તે જ્ઞાનનો ઉપદેશ કર્યો જેનો ક્યારેય નાશ થતો નથી. તે પ્રમાણે રાજા હરિશ્ચંદ્રે પોતાના મનને પૃથ્વીમાં, પૃથ્વીને જળમાં, જળને તેજમાં, તેજને વાયુમાં અને વાયુને આકાશમાં સ્થિર કરીને આકાશને અહંકારમાં લીન કરી દીધું. પછી અહંકારને મહતત્વમાં લીન કરીને તેમાં જ્ઞાન કલાનું ધ્યાન કર્યું અને તેનાથી અજ્ઞાનને ભસ્મ કરી દીધું. ત્યાર પછી નિર્વાણ સુખની અનુભૂતિથી તે જ્ઞાન કલાનો પણ પરિત્યાગ કરી દીધો અને સઘળા બંધનોમાંથી મુક્ત થઈને તેઓ પોતાના તે સ્વરૂપમાં સ્થિત થઈ ગયા, જેનું ન તો કોઈ રીતે વર્ણન કરી શકાય છે કે ન તો તેના વિશે કોઈ પ્રકારનું અનુમાન પણ કરી શકાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કંદે હરિશ્ચંદ્રોપ્યાખ્યાન નામ સપ્તમો અધ્યાય. નવમા સ્કંદ અંતર્ગત હરિશ્ચંદ્રોપાખ્યાન નામનો 7મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.